વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 67મો સર્ગ. શ્રીરામ અને લક્ષ્મણનો પક્ષીરાજ જટાયુ સાથે મેળાપ તથા રામે એમને ભેટીને રડવું. ભગવાન શ્રીરામચંદ્રજી બધું વસ્તુઓના સાર ગ્રહણ કરનારા છે. ઉંમરમાં મોટા હોવા છતાં એમણે લક્ષ્મણે કહેલા અત્યંત સારગર્ભિત ઉત્તમ વચનોને સાંભળીને એમનો સ્વીકાર કર્યો. ત્યાર પછી મહાબાહુ રામે પોતાના વધી ગયેલા ક્રોધને રોક્યો અને અદ્ભુત ધનુષ્યને ઉતારીને લક્ષ્મણને કહ્યું, વત્સ, હવે આપણે શું કરીએ, ક્યાં જઈએ? લક્ષ્મણ, ક્યાં ઉપાય આપણને સીતાનો પતો લાગે અહીં એનો વિચાર કરો. ત્યારે લક્ષ્મણે આમ સંતાપ કરી રહેલા શ્રીરામને કહ્યું, ભાઈ, તમારે આ જનસ્થાનમાં જ સીતાની શોધ કરવી જોઈએ. વિભિન્ન પ્રકારના વૃક્ષો અને લતાઓથી યુક્ત આ ઘોર વન અનેક રાક્ષસોથી ભરેલું છે. આમાં પર્વતો પર ઘણા દુર્ગમ સ્થાન ફાટી ગયેલી શિલાઓ અને ગુફાઓ છે. ત્યાં જાત જાતની બિહામણી ગુફાઓ છે જે વિવિધ પ્રકારના જંગલી પ્રાણીઓથી ભરેલી છે. અહીંના પર્વતો પર કિન્નરોના નિવાસસ્થાન અને ગંધર્વોના ભવન પણ છે. મારી સાથે આવીને તમે બધા સ્થાનોમાં એકાગ્ર ચિત્તે સીતાની શોધ કરો. જેમ પર્વતો વાયુના વેગથી ધ્રુજતા નથી, એ જ રીતે તમારા જેવા બુદ્ધિમાન મહાત્મા નરશ્રેષ્ઠ વિપત્તિઓમાં વિચલિત થતા નથી. એમ નામ કહેવાથી લક્ષ્મણ સહિત શ્રીરામચંદ્રજી રોષપૂર્વક પોતાના ધનુષ્ય પર શુર નામક બાણ ચડાવીને ત્યાં આખા વનમાં વિચરણ કરવા લાગ્યા. થોડેક દૂર જતા એમણે પર્વતના શિખર જેવા વિશાળ શરીરના પક્ષીરાજ મહાભાગ જટાયુને જોયા. જટાયુ લોહીથી લથપથ થઈને પૃથ્વી પર પડ્યા હતા. પર્વતના શિખર જેવા દેખાતા એ ગિધરાજને જોઈને શ્રીરામે લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ, આ ગીધના રૂપમાં જરૂર કોઈ રાક્ષસ લાગે છે. જ્યાં વનમાં ફરતો રહે છે, ખરેખર આજ વિદેહકુમારી સીતાને ખાઈ ગયો હશે. વિશાળ લોચના સીતાને ખાઈને અહીં સુખેથી બેઠો છે. હું પ્રજ્વલિત અગ્રભાગવાળા અને સીધા જનારા પોતાના ભયંકર બાણોથી આનો વધ કરીશ. આમ કહીને ક્રોધિત થયેલા શ્રીરામ ધનુષ પર બાણ ચડાવીને સમુદ્ર સુધીની પૃથ્વીને ધુજરાવતા એ ગીધને જોવા માટે આગળ વધ્યા. એ જ સમયે પક્ષી જટાયુએ પોતાના મોઢામાંથી ફીણવાળું લોહી ઓગતા અત્યંત દીનવાણીમાં દશરથ નંદન શ્રીરામને કહ્યું, આયુષ્માન, આ મહાવનમાં તમે જેમને ઔષધિની જેમ શોધી રહ્યા છો, એ દેવી સીતાને તથા મારા પ્રાણોને પણ રાવણે હરી લીધા છે. રઘુનંદન, તમારા અને લક્ષ્મણના ન રહેતા મહાબળી રાવણ આવીને સીતાને હરી લઈ જવા લાગ્યો ત્યારે મારી દ્રષ્ટિ સીતા પર પડી. પ્રભુ, જેવી મારી દ્રષ્ટિ પડી હું સીતાની સહાયતા માટે દોડ્યો. રાવણ સાથે મારું યુદ્ધ થયું. મેં એ યુદ્ધમાં રાવણના રથ છત્ર વગેરે નષ્ટ કરી દીધા અને એ પણ ઘાયલ થઈને પૃથ્વી પર પડી ગયો. શ્રીરામ, આ રહ્યું એનું તૂટેલું ધનુષ્ય, આ છે એના તૂટેલા બાણ અને આ છે એનો યુદ્ધમાં કામ આવતો રથ, જે યુદ્ધમાં મારા દ્વારા તોડી નાખવામાં આવ્યો છે. આ રાવણનો સારથી છે જેને મેં મારી પાંખોથી મારી નાખ્યો હતો. જ્યારે હું યુદ્ધ કરતા કરતા થાકી ગયો ત્યારે રાવણે તલવારથી મારી બે પાંખો કાપી નાખી અને વિદેહકુમારી સીતાને લઈને આકાશમાં ઉડી ગયો. હું એ રાક્ષસના હાથે પહેલેથી જ હણાઈ ગયો છું. હવે તમે મને મારશો નહીં. સીતા સાથે સંબંધિત આ પ્રિય વાત સાંભળીને શ્રીરામચંદ્રજી પોતાનું મહાન ધનુષ્ય ફેંકી દીધું અને ગિધરાજ જટાયુને ભેટીને તેઓ શોક વિવશ થઈને પૃથ્વી પર પડી ગયા. લક્ષ્મણની સાથે રડવા લાગ્યા. અત્યંત ધીર હોવા છતાં પણ શ્રીરામે એ સમયે બેવડા દુઃખનો અનુભવ કર્યો. અસહાય થઈને એકમાત્ર ઊંચા શ્વાસની સંકટ ભરી સ્થિતિમાં પડીને વારંવાર લાંબા શ્વાસ લઈ રહેલા જટાયુની સામે જોઈને શ્રીરામને ઘણું દુઃખ થયું. એમણે સુમિત્રા કુમારને કહ્યું, લક્ષ્મણ, મારું રાજ્ય છીનવાઈ ગયું, મને વનવાસ મળ્યો, પિતાજીનું મૃત્યુ થયું, સીતાનું અપહરણ થયું અને આ મારા પરમ સહાયક પક્ષીરાજ પણ મરી ગયા. આવું જે મારું આ દુર્ભાગ્ય છે એ તો અગ્નિને પણ બાળીને ભસ્મ કરી શકે છે. જો હું આજે ભરેલા મહાસાગરને તરવા લાગું તો મારા દુર્ભાગ્યના કારણે એ સરિતાઓનો સ્વામી સમુદ્ર પણ અવશ્ય સુકાઈ જશે. આ ચરાચર જગતમાં મારાથી વધીને ભાગ્યહીન બીજો કોઈ નથી. જે દુર્ભાગ્યના લીધે મારે આ વિપત્તિની ભારે જાળમાં ફસાવું પડ્યું છે, આ મહાબળી ગૃધરાજ જટાયુ મારા પિતાના મિત્ર હતા, પરંતુ આજે મારા દુર્ભાગ્યવશ શણાઈને અત્યારે પૃથ્વી પર પડ્યા છે. આમ ઘણી વાતો કહીને લક્ષ્મણ સહિત શ્રીરામચંદ્રજીએ જટાયુના શરીર પર હાથ ફેરવ્યો અને પિતા પ્રત્યે જેવો સ્નેહ હોવો જોઈએ એવો જ એમના માટે પ્રદર્શિત કર્યો. પાખો કપાઈ જવાને કારણે ગૃધરાજ જટાયુ લોહીલુહાણ થઈ ગયા હતા. એ જ સ્થિતિમાં એમને ભેટીને શ્રીરામે પૂછ્યું, તાત, મારી પ્રાણ તુલ્ય પ્રિયા મિથિલેશ કુમારી સીતા ક્યાં ચાલી ગઈ? આટલું બોલતાની સાથે તેઓ પૃથ્વી પર પડી ગયા. આ રીતે વાલ્મીકિ રચિત આર શ્રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 67મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.